niệm hồi cái lưỡi bị đoan hồi quan thế hồi giả ni hồi sân hồi mạn hồi và chỉ sẽ ép mà giả để phật đàn này đi chỉ sẽ ép mà khó cái phật đàn này ta chỉ nên ép mà Bhagavan smriti nati jati અને જેને દેશમાં ક્રોધ આવતી વખતે જેને ભગવાનનો ભય નથી લાગતો તેને માણસ નહીં સમજવું આપણે એટલે મુખ્ય વાત શું છે એમાં કે જે વખતે આપણે ભોગ ભોગવી રહ્યા છીએ તે વખતે આપણને કોની યાદ આવે એક સામાન્ય વાત કોઈ સુંદર વાનગી આપણા ઘરમાં બની હોય ઢોકળા હોય કે પાપડ હોય કે જળકી હતી કંઈ જેને જે ભાવતું હોય તેવું અને તે વખતે આપણને આપણા દોસ્તની યાદ આવે એને આ ગમે છે અને આજે આવ્યો હોત તો સાથે બેસીને જમત તો ફ્રેન્ડશીપ છે અને ઘરમાં બચ્યું અને આપણે કે ભાઈ બચી ગયો ઢોકલા પાડોશી જઈને આપીએ તો બચી ગયો ને કે ક્યાં પછી જઈને ખોટો વ્યવહાર કરીએ એની સાથે કે ના ના ઘરમાં ઢોકલા બન્યા હતા અને તમને આપવાનો આચાર પણ એ ખાઈ ગયા બચ્યા તેથી આપવા આવ્યા છે ન બચ્યા તો બધું તમે જ ખાઈ ગયા હોય આપવા આવે એટલી તમને સ્નેહ નથી અમારી સાથે એટલે તમે ફેંકી નથી શકતા એટલે પાડોશીને આપવા ગયા એમાં સ્નેહ નથી એ તો વ્યવહાર છે પાડોશીનો ધર્મ નપાવવો જોઈએ પછી તે ઢોકલા મોકલાવવા જોઈએ પાડોશીને તેમાં કશકો સાંધો નહીં અને જયારે મોકલાવવા જઈએ ત્યારે કઈ એમ તો ન કહેવાય કે અમે ખાઈ લીધા ને તમને એકું લાગ્યા છે એટલે પછી એમ જ કહેવાય કે તમે સારા બન્યા હતા ઘરમાં ઢોકલા ને અમને ઈચ્છા થઈ કે તમને એ બધો વ્યવહાર પણ સ્નેહ ક્યારે કહેવાય કે જે એશ મેં યાદ એ ખુદા જે વખતે તમે ખાઈ રહ્યા છો ઈશાવાસ્ય વિદમ સર્વમ યચિંત જગત ક્યાં જગત તેને ત્યક્તે ન ભૂંજી થા માત્ર દક્ષ્ય સિદ્ધનમ આ બધું ઈશાવાસ્ય છે જે તમે આનંદ મેળવી રહ્યા છો એમાં તમે ભગવાનનો શેર સ્વીકારી રહ્યા છો કે નહીં કે જે આનંદ હું મેળવી રહ્યો છું એનો ભગવાનનો પણ કંઈક શેર છે અને એ શેર જો તમને દેખાતો હોય એ ભાગ તમને ભગવાનનો દેખાતો હોય તો તમે ભગવાનના ભક્ત અને એ ભાગ જો તમને ભગવાનનો ન દેખાતો હોય તો તમે ભક્ત નથી એ વાત તમારે ચોક્કસ સમજી જવી તેથી મહાપ્રભુજી કહે છે કે ભોગ એક વિઘ્ન છે સેવા તમે જે ભોગ કરી રહ્યા છો કરો તેમાં મહાપ્રભુજી કહે છે મને કશો વાંધો નથી કેમ કે તમે માણસ છો જો તમને ભોગ ના કહેવાનું ના કહેશું તો તમે બીજા કઈક કૌભાંડ કરશો એટલે ભોગ કરો ભોગ કરો એમાં વાંધો નહીં પણ ભોગ કરતી વખતે ભગવાનને ભૂલતા નહીં અને જો ભોગ કરતી વખતે તમે ભગવાનને નથી ભૂલતા તો તમે ભગવાનના ભક્ત છો અને ભોગ કર્યા પછી તેથી જ મહાપ્રભુજી બહુ સુંદર કહે છે કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે અને ત્યાં કહે છે કે નમતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ તસ્માદ આદૌ સર્વકાલે સર્વ વસ્તુ સમર્પણમ જે તમે ભોગવી લીધું પછી તમને ભગવાન યાદ આવે એટલે તમારા ભોગની જે ઉચ્છિષ્ટ છે એ તમે ભગવાનને ધરી રહ્યા છો અને ઉચ્છિષ્ટ જયારે ભગવાનને ધરો તો તમારા ઉચ્છિષ્ટ જો આવા વ્યવહારથી પ્રેરિત જે ઉચ્છિષ્ટ છે એને જમવા માટે ભગવાન ભૂખ્યા નથી હો શબરીના પ્રેમથી ધરેલા ઉચ્છિષ્ટને ભગવાન જમી શકે છે બહુ આનંદથી જમી શકે છે બોરને પણ એ પ્રેમથી જે ઉચ્છિષ્ટ હશે તો એ જમી લેશે અને જો પ્રેમ વગર તમે અનુચ્છિષ્ટ પણ ધરશો તો ભગવાન તમારા ભોગના ભૂખ્યા નથી ભગવાન તમારા સ્નેહની વાત જોઈ રહ્યા છે એટલે ત્યાં કહેવામાં આવ્યું છે કે ભોગ ઉદ્વેગ પ્રતિબંધ સેવામાં બાધક છે પણ જો એ ન નપતું હોય આપણે સેવા કરતા હોઈએ તેમાં ભોગ આપણું થતો જ હોય મોટે ભાગે આજકાલ આપણી સેવાની પદ્ધતિ કેવી હોય છે આપણે ઠાકોરજીનું એક અલગ ટ્રસ્ટ કરીએ આપણી સેવા દેહની આપણે નક્કી કરીએ આપણા જે દેહને જે ભોગો હોય તેમાં આપણે ભગવાનને સ્મરણ કરીએ નહીં એ કાઢીને પણ મૂકી દઈએ ઠાકોરજીનું નામનું મને એવા બધા જે પદ્ધતિ ચાલતા જે સેવા પ્રકારો છે એમાં ને અનાથાલયમાં બહુ ફરક નથી દેખાતો કેમ કે અનાથાલયમાં બાળક હોય એ બાળકની કાળજી બધી રાખવામાં આવતી હોય પણ જે એક વાતનો ખુલાસો ન હોય તે કે આ બાળક કોનો એમ ઠાકોરજી હોય સેવા ચાલતી હોય પણ ઠાકોરજી કોના આપણને કઈ કોના એટલે શું પબ્લિકના પબ્લિકના ઠાકોરજી એટલે અનાથાલયના જેમનો કોના ઠાકોરજી ખુલાસો ન મળે જે ઠાકોરજી તમારા ભોગમાં તમને યાદ નથી આવતો, તેવો ઠાકોરજી પુષ્ટિ માર્ગ નો નથી. તેવો એક મર્યાદા માર્ગ નો ભગવત પૂજન નો પ્રકાર હતો અને તે પ્રણાલી હતી. પણ આપણે મહાપ્રભુજીએ સમજાવ્યું કે તમારે બ્રહ્મ ભાવાસ્તુ ભક્તાના ગ્રહે વિશિષ્યતે બીજદાર્ઢ્ય પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવૃત્તો ભજે કૃષ્ણ. અરે આપણે કઈ ભાઈ મહાપ્રભુજી વાત આપની સાચી, પણ શું કહીએ, અમે કઈ ગધેડા થોડી છે કે અમને વાત માની લઈએ આપે કીધેલી. અમે માણસ છીએ એટલે અમે તો આપે કહ્યું છે કે ઘરમાં સેવા કરો પણ અમે મંદિરમાં કરશું, કેમ કે અમે માણસ છીએ, બધા માણસ તો એવો છે ને. એટલે આપણને એ વાત ગમતી નથી, આપણા આચાર્યોની વાત કે આપણે ઘરમાં સેવા કરીએ. કેમ કે ઘરમાં મેં મારા પરિચિત છે, એમણે મને કહ્યું કે મારા ઠાકોરજી પધરાવી દો. એટલે મેં કીધું કોઈ ઠાકોરજી તો આપને ઘેર બિરાજે છે. તો મને શું કહેતા હતા કે ના ના ઠાકોરજી બિરાજે છે, આટલા મોટા છે, એમને કેવી રીતે પધરો. મેં કહ્યું ભાઈ તમારા બાળક પણ તો છે, એમને તમે ગોદમાં લઈને ક્યાંક ફરતા હશો. એમણે કહ્યું મેં આજ સુધી મારા બાળકને ગોદમાં લઈને ફરી જ નથી, આ તો બધી આયા પરથી હતી. પછી ભાઈ માણસ ની આ કથા છે, આપણે શું કહી શકીએ. હું તો કહી નહીં શકું કે કોઈ આયા ઠાકોરજી ના ઉપર પણ મૂકી દઉં. એટલે મેં કહ્યું લેટ્સ ચેન્જ ધ ટોપિક, શું થાય નહીં નો અધર, આપણે બધા માણસ છીએ, મેન ઇઝ રેશનલ એનિમલ એમ કહેવાય ને. બહુ માણસ બુદ્ધિમાન છે, એટલો બુદ્ધિમાન છે કઈક ને ક્યાંક પોતાનો રસ્તો કાઢી લે છે બહુ સરખી રીતે સરળતાથી. જે નથી નીકળતો રસ્તો તે ઉપદેશ નો આચાર્ય કહેલો, તેનો એનો રસ્તો નથી નીકળતો. માણસ નો રસ્તો બહુ સરળતાથી નીકળી જાય છે, જે જગત થી લે ચલાતા રાહ પર જે કહેવા માંગતા હતા મહાપ્રભુજી, તે આપણે ગળે નથી જ ઉતરતી વાત. આપણે બધા સમજવાનું છે શું કહેવા માંગે છે એટલું. પણ ભગવાન શું કહે છે કે અશ્રદ્ધતાના પુરુષા, તેથી મહાપ્રભુજી ત્યાં કહે છે કે જો ભોગ ઉદ્વેગ અને પ્રતિબંધ રહિત તમારી સેવા ન થતી હોય તો મહાપ્રભુજી કહે છે તદા જ્ઞાન માર્ગે સ્થાતવ્ય, ગુડ બાય. જોકે મહાપ્રભુજી ના એટલો હાર્ટ હૃદય ખુલ્લો છે કે કહે છે કે મેં તમને માર્ગ બતાવ્યો, ચાલી શકતા હો બહુ સુખથી ચાલો. જેમ ભગવાન કે છે પ્રત્યક્ષ અવગમન ધર્મમ સુસુખમ કર્મ અવ્યયમ, એવી રીતે મહાપ્રભુજી પણ કે છે કે જો તમને આ ભગવત સેવા માર્ગ ઉપર ચાલવો હોય સહજ પ્રીત ગોપાલે ભાવે, એવી રીતે સહજ પ્રીત થી તમે કરી શકતા હો તો કરો, અને જો સહજ પ્રીત ન થતી હોય, પ્રીતિમાં તમને ભોગ આડે આવતો હોય તમારો, પ્રીતિમાં તમને ઉદ્વેગ તમારો આડે આવતો હોય. ઘણા લોકોને એમ થાય કે આ પંચાયત ઘરમાં એક વૈષ્ણવ પરિવારની હું વાત બતાવું, એમણે 6 વર્ષથી મારી પાછળ પડ્યા હતા કે મારા ક્રમ સંબંધ આપો. ભાઈ સેવા આપ કરતા નથી, કેવી રીતે ભ્રમ સંબંધ આપવું? એમણે કહ્યું કે ભાઈ આપના પિતાજીએ કોઈ દિવસે અમને એમ નહોતું પૂછ્યું, અમારા વડીલો બધાને ભ્રમ સંબંધ આપી દીધો હતો, અને એમના તમારા દાદાએ અમારા દાદાને કોઈ દિવસે એમ નહોતું પૂછ્યું કે તમે શું કરો છો, એમને એમ ભ્રમ સંબંધ આપી દીધો, એમ તમે પણ એમને એમ આપી દો ભ્રમ સંબંધ. ભાઈ એમને એમ ભ્રમ સંબંધ આપી દો, પણ મને બીક લાગે છે કે એમને એમ ભ્રમ સંબંધ આપવામાં કદાચ હું અજગર થઈ જાઉં તો. કેમ કે મહાપ્રભુજી એક કથામાં એમ કહ્યું છે કે ગુરુએ વિચાર કર્યા વગર ભ્રમ સંબંધ આપ્યો તે ગુરુ અજગર થયો અને બધા ચેલાઓ ચીડખીડી થઈ ગયા અને અજગર ને કાઢતા હતા. એમણે કહ્યું કે આ ગુરુ છે જે અજગર થયો અને આ બધા ચેલાઓ છે જે કીડી છે એને કાઢી રહ્યા છે, એનું માંસ નથી રહ્યા છે. મારે મને તમારી ચિંતા નથી, કેમ કે તમને તો પાછું એડવાન્ટેજ હશે, એક બાજુ ભ્રમ સંબંધ લેશો ને એક બાજુ મારું પાછું ખાવાનું મળશે, શરીર તમને કીડી થઈ ગયા તો, પણ હું અજગર થઈ જાઉં તો મારી શી ગતિ થાય? કે એ બધી ખોટી વાત નકામી, તમે આવી વાત નહીં કરો, ખોટા વિતરતા વાત નહીં કરો, આપી દો. મને કહ્યું કે આ લોકો બહુ જીદ કરે છે, એટલે એનો એક નાનો છોકરો હતો એને મેં કોન્ટેક્ટ થોડો ડેવલપ કર્યો. હું ભાઈ ભ્રમ સંબંધ લેવા માંગે છે તું તો થોડીક સેવા કરવાની તૈયારી કર. અને સદભાગ્ય દુર્ભાગ્ય એ છોકરાના હૃદયમાં ખરેખર કઈક ઈચ્છા ભાવના જાગૃત થઈ કે અમારે સેવા કરવી જોઈએ, એટલે એને તૈયારી બતાવી. અને કોઈ કોઈ તૈયારી માનસિક રીતે એને વાતચીતમાં ઘરમાં કરતો હશે. તે મહિના દોઢ મહિના પછી એમના પિતાજીએ મને બોલાવ્યું કહ્યું કે મહારાજ આ તમે મારા છોકરાને શું શીખવાડી દીધું છે, આ તે કઈ ઉંમર એની સેવા કરવાની છે? હમણાંથી ધંધો છોડીને સેવામાં પડી જશે તો ધંધો કોણ સંભાળશે? ભાઈ તમે મને પ્રભ સંબંધ નું કહેતા હતા, મેં એને સેવાનું કહ્યું, ના એવું બધું છોડો તમે. પછી આ દિવસ સુધી મને પ્રભ સંબંધ આપવા બોલાવ્યો નહીં. મારા ગળો પકડે તો મારે કોઈક નો તો પકડવો જોઈએ ને ગળો. એટલે એવો આનંદ નો ઉકેલ એમનો આવી ગયો ભગવત કૃપાથી, કે એમને બીક લાગી ગઈ કે આ મહારાજ ને વધારે બોલાવવામાં ધંધામાં કઈ ખોટ જવાની સંભાવના છે. ધંધો ચાલવો જોઈએ આનંદ થી, મહારાજ નો ધંધો ચાલવો જોઈએ, વૈષ્ણવ નો ધંધો ચાલવો જોઈએ, બધાનો ધંધો ચાલે. સર્વે સુખી નર્તંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાથી પછી અંતમાં કચ્છે દુઃખ ભાગ હોય. ધંધો તો ચાલવા માટે જ રહેશે ને, ચાલતો રહે તેનું નામ ધંધો. બંધ થયો પછી કોણ એને ધંધો કહે છે? પછી તો દિવાળો કહેવાય. એટલે મહાપ્રભુજી એવી સ્થિતિમાં ગુડબાય કહે છે, તેમજ શ્રી ઠાકોરજી પણ અહીંયા કહે છે કે અશુદ્ધ ધાના પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય માં નિવર્તન્તે મૃત્યુ સંસાર વતની. હું તો બહુ ઉમળતાથી સમજાવી રહ્યો છું, પણ જો તમને શ્રદ્ધા ના આવતી હોય આનામાં તો કે છે અપ્રાપ્ય નામ નિવર્તન છે. ઠાકોરજી ગુરુભાઈ કહી રહ્યા છે કે પછી તમને એવી મનમાં આશા નહીં રાખતા કે તમારો ને મારો ક્યાંક મિલાપ થઈ શકે છે. ગુરુભા સીધી ગુજરાતીમાં આવજો કે છે, અપ્રાપ્ય નામ નિવર્તન છે, જો ત્યારે આવજો, પાછા મળશું ક્યારેક. એટલે આ આખી ભૂમિકા પ્રભુએ બાંધી છે. જે વાતનો ઉપદેશ પ્રભુ કહેવા માંગે છે તે વાતના ઉપદેશની આપણે ગુરુ પ્રસંગમાં કાલે જોઈ રહ્યા હતા. ચતુર્વિધા ભજંતે માં જના સુકૃતિનો અર્જુન આર્થો જિજ્ઞાસુ અર્થાર્થી જાણી ચ ભરત શભ, આર્થ જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની, એમ ચાર જણા ભજન કરે છે. મારું ભગવાનની દ્રષ્ટિ નું તમે ધ્યાન આપશો તો ખ્યાલ આવશે, આર્થ ભજન કરે. પણ જેમ મેં આપને સમજાવ્યું કાલે કે આર્થ ભજન કરે એમાં ભગવાન પ્રત્યેનો એનો સ્નેહ નથી નિયામક હોતો, એ આરતીને ઝીલી નથી શકતો, તેથી ભગવત ભજન કરી રહ્યો છે. હમણાં થોડાક અહીંયા અમદાવાદ આવ્યો તેના ચાર પાંચ દિવસ પહેલા એક ટેક્સી વાળો મને મળ્યો. હું ટેક્સીમાં બેઠો અને એને મને કહ્યું કે પંડિતજી શું કરો છો? પંડિતજી કહ્યું એટલે મેં કીધું પંડિત આઈ કરું છું. જન્માક્ષર જુઓ છો કે નહીં? જન્માક્ષર જોતા નથી આવડતા મને. તો મને કહે છે કોઈ વાંધો નહીં ચાલશે, એ વાતનો મારો ખુલાસો કરો કે મારા બાપ પણ તમારા જેવા પંડિત હતા અને બહુ ધર્માત્મા હતા. બહુ ધર્માત્મા હતા મારા બાપ. અને એમના ધર્મના લીધે અમને આજ સુધી કશું સુખ મળ્યું હોય એવું લાગતું નથી. એ પંડિતા કરતા હતા. હું ટેક્સી ચલાવું છું, ટેક્સી ચલાવું તો કઈ માન. મેં કહ્યું ભાઈ ટેક્સી નો તો ધંધો મુંબઈમાં ઘણો પ્રોફિટ નો લાગે છે. એને કહ્યું કે ટેક્સી નો ધંધો હશે પ્રોફિટ નો, પણ મારે ઘેર મારી બે બહેનો છે, તેમને બ્યાહ કર્યા વગર મારો બાપ મરી ગયો. પંડિતાઈ કરતા કરતા કીધું બહુ ખોટી વાત થઈ. એટલે કે મારો ટેક્સીમાં કેટલું કન્યાદાન આપવું તો એ પૂરું પડતું નથી. મારો બાપ મને સમજાવી ગયો કે મુંબાદેવીના દર્શન કરવા તે દર્શન કરવા જાઉં છું દરરોજ, હનુમાન ચાલીસા પાઠ કરવા તે પાઠ કરું છું, બધું કરું છું, છતાંય ભગવાન શું પહેરો છે? ભગવાન ખરેખર પહેરો છે ત્યારે આવો રેશે ચડાઈ ગયો માણસ. મને પણ લાગે છે કે કદાચ ભગવાન હવે પહેરો થઈ ગયો હોવો જોઈએ. તો મને કહેવાય કાચા છોડો ભગવાનની વાત, તમે